કોણ લઈ લેવાનું આત્મા આવ્યા પછી કોક નું કલ્યાણ થાય પણ છતાં એમને મનમાં એમ થાય કે આ ગ્રહો આપડે એમને લાઈન કરી ને એટલે જ્ઞાની પુરુષ એટલે દેહધારી રીતે પરમાત્મા જ છે એવું માનજે તો તારું કલ્યાણ થશે કે એવું કે ક્યાં કર્યું છે પુસ્તક માં શું લખ્યું છે જ્ઞાની પુરુષ ને સાક્ષાત્કાર કરાવનારું છે, તરત જ ફળ આપનારું છે, પાપો ને ભસ્મીભૂત કરનારું છે. એટલે અમારે પોતાનું ડાપણ નહીં વાપરવાનું, ફક્ત એટલો બે કલાક આપણું જ્ઞાની ની આજ્ઞા ભરેવું. આપણે અમે એટલી સમજ પાડીએ કે આ બે કલાક જરા બિલકુલ વિચાર આવે ને તો એને કઈ તું ઘેર જા ભાઈ કઈ અત્યારે દાદાના કબજામાં છીએ કઈ શું કેવાનું હા બસ અત્યારે તમે ઘેર જાઓ ભાઈ અમે તમે ઘેર આવીએ તો બધી વાતો કરજો અને પોતાનું ડા પણ નહીં કરવાનું બે કલાક તો રહેવાય ના રહે બસ એટલું જ રહેવાની જરૂર છે અને મનુષ્ય સ્વભાવનો પોતાનો ડા પણ હોય છે જ એટલે ભગવાનના વખતમાં ઓવરવાઈ જતા શું હતું મહાવીર ભગવાનના વખતમાં કામ ના થાય ઓવરવાઈઝ થી કામ ના થાય તો આપણી ભક્તિ એટલે કઈ પણ બીજો ભાવ નહી અને આ તો જ્ઞાન ભક્તિ કરવાની છે પરમાત્માની ભક્તિ કરવાની જ્ઞાન એ જ પરમાત્મા છે કેવળ જ્ઞાન એ જ પરમાત્મા છે પરમાત્મા એ જ કેવળ જ્ઞાન છે બીજું કોઈ છે નહીં જે બેસવાનું કરીએ એ પ્રમાણે બેસવાનું કરવાનું બધી વિધિઓ વિધિઓ કરીએ છીએ આપણે 1.5 કલાક તો એમાં જ ઉતરે છે હવે આપણે ચાલુ કરી દઈએ તો બહુ મોડું થઈ જાય નાની ચોપડીમાં 11મો પાનો ચોપડી પહેલી આપો બધાને કેટલાક માણસ તો આગળ જઈને જુદી જ નાખો, જુદી જાતનું બોલી જાય છે, ગભરી જાય છે. આમાં સહજ સ્વભાવ જે આવે ને તે વાતચીત કરીએ, જજે ખુશ થઈ જાય. શું થયું? અરે હોમાવાળા વકીલ કહે કેટલા બુદ્ધિશાળી છે આ પટેલ, જુઓ કેટલી બધી ગોઠવણી કરપૂરક બોલે છે. અરે નથી ગોઠવણી પૂરતો, અહીં આવીને હું બોલું છું, આ સ્વાભાવિક બોલું છું. ગોઠવણી તો રહે જ નહીં મારી પાસે, તો ગણું ને કોક દાડો કોર્ટમાં કોણ ગોઠવણી પૂરક બોલી શકે? જે કોર્ટના કીડા થઈ ગયા હોય ને, કોક દાડો કોર્ટમાં છે તો ગભરી જાય માણસ. એટલે રિલેટિવ રિયલ આપને સમજી ગયું બરાબર? રિલેટિવ માટે જ વપરાય છે, આપડે રિયલ માટે વપરાતું નથી. સમજે ને? રિયલ ની જરૂર નથી. જો કાયમ નું તત્વ હોત ને તો છ ભગવાન હાથમાં ઉમેરવું પડે. શું થયું? એવું કશું છે નહી. આ બધું આ જેમ આપણે કોમ્પ્યુટર હોય છે ને, એ કોમ્પ્યુટર જેવી મોટી કોમ્પ્યુટર, જબરજસ્ત કોમ્પ્યુટર, આખા વર્લ્ડ નું કોમ્પ્યુટર છે તમારો. તમે તન્મા મનમાં તન્માયાકાર થઈ ગયા, મનમાં વિચાર આવે ને તેમની તમે તન્માયાકાર થયા, એ તમારી અવસ્થા બની. શું બન્યું? તન્માયાકાર થયા માટે અવસ્થા થઈ. જો તન્માયકાર ના થયો હોત તો મન એની માટે ડિઝોલ્વ થાય, એક્ઝોલ્વ થયા કરશે ને તમે તમારી પાસે. ખબર પડે ને? તમે થયા એટલે અવસ્થા થઈ, એ થયું અવસ્થિત. શું થયું? અવસ્થિત. અને તે ત્યાં આગળ આખા દુનિયાના કોમ્પ્યુટર પાસે જાય ચિઠ્ઠી, ચિઠ્ઠી જઈને ત્યાં આગળ કુદરતી બધા બીજા સંજોગો વિચર થઈ અને પછી અહીં ફળ આપવા માટે અવતાર વ્યવસ્થિત થઈને આવે. અવસ્થિત માંથી વ્યવસ્થિત થઈને તમારી પાસે આવે. અવસ્થિત સૂક્ષ્મ માં છે અને વ્યવસ્થિત અહીંયા આગળ સ્થૂળ માં છે. અને વ્યવસ્થિત તમારા ફળ તમને આખું પાછું સહેજે ના થાય એવી રીતે આપે છે. ખબર પડી? અરે અંગ્રેજી પાસે અમે શું કહે છે? સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ કહે છે. તમને અનુભવમાં જ આવશે આવા કઈ, મને બહુ એ નથી કરવા જેવી. તમને પોતાને બે ત્રણ દાડામાં તમે કરો છો કે વ્યવસ્થિત કરે છે, તમને તરત અનુભવમાં આવી જશે. ખબર પડી ને? તમારે હવે રવિવાર જયારે આવે ને સર, આખો લગામ છોડી દે આવી જજો. શું કહ્યું? આજે ઘોડા ની લગામ ચાલો છે ને તમે? પાંચ ઘોડા ની, આ પાંચ ઇન્દ્રિયો ના ઘોડા ની પાંચ ઘોડા ની લગામ ચાલો છે ને? તમારે મને એમ છે કે આ લગામ ચાલુ છે તેથી આ ઘોડા સારી રીતે ચાલે છે, પણ તમે રવિવાર દ્વારા લગામ છોડી દેજો ને. ઘોડા કોઈ એક ઠોકર ખાવા નથી, પડી જવા નથી, તમે જોજો ખરા તે દાડે. એ વ્યવસ્થિત શક્તિ એવા સરસ ઘોડા ને ચલાવશે. આ તો ઇગોઇઝમ કરે છે. શું કરે છે? અને ઘોડા ને તેલ કાઢી નાખ્યું અને પોતે પોતાના ભાવ બગડે છે. શું થાય છે? જે તમે સમજાય છે બધું વિજ્ઞાન છે. એક એક શબ્દ બધું સમજી લેજે બરોબર. એટલે આ વ્યવસ્થિત શક્તિ તમારું ચલાવશે. આ વ્યવસ્થિત શક્તિ એટલે હું તમને સમજાવું સાધારણ, કે આ પ્યારો છે મારા હાથમાં આમ લઈને જતો હોય અને આમ જરા છટક્યો એટલે આમાં મેં પ્રયત્ન કર્યો છતાં પડી ગયો, પ્રયત્ન કરવા છતાં પડી ગયો અને ફૂટી ગયો, તો કોને તોડ્યો તે આગળ? આપણા એના લોકો શું કહે છે કે તમે તોડ્યો, મેં જોયું. અરે મેં તો ઠેડ્યું એનો પ્રયત્ન કર્યો, હવે મેં શાનો તોડ્યો? પણ તમે જ તોડ, બીજો કોઈ હતો જ નહીં ને કે છે. એટલે તમે જ તોડ્યો કે છે. શું કે? હવે એ વ્યવસ્થિત શક્તિ તોડે છે. વ્યવસ્થિત શક્તિ કેમ તોડે છે? વ્યવસ્થિત શક્તિ ને જીવ માત્ર નું ચલાવવાનું છે. એક નાનામાં નાના જીવ થી માંડીને એકેન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય નો વ્યવહાર ના જીવો છે એને માટે આ વ્યવસ્થિત શક્તિ છે. તેના માટે છે, વ્યવહાર બાંધનાર માટે નથી. શું? એ આ પ્યાલો ના ફોડે નઈ તો તમે હાથ એક એક ડઝન કપરકાવી લાવો ને, હાથ પીડિંગ થી ચલાવો તો કાખવાનું ના ચાલે, દુકાનો વાળાનું ના ચાલે. કારખાના વાળાનું ના ચાલે, દુકાનો વાળાનું ના ચાલે, એ તો વ્યવસ્થિત શક્તિ ચાલે. કારખાના વાળાનું ચાલુ છે, દુકાનો વાળાનું ચાલુ છે, ફોડ ફોડ ફોડ કરે આપે આપે તો સમજે ને? એટલે નોકર ના હાથે ફૂટી જાય તો નોકર ફોડતો નથી, વ્યવસ્થિત શક્તિ એ ફોડ્યું. નિમિત્ત નોકર નીકળી નિમિત્ત બની ગયો. તો તે વખતે આપણે નોકર ને એમ ના કેવું કે ભાઈ વ્યવસ્થિત શક્તિ છોડી તું ગભરાઈ ને બા, એવું ના બોલવું. આપણે નોકર ને એમ કેવું કે ભાઈ હા જરા ધીમેરી ચાલે, જો તું દજે મરું વાગે તને ખેતને નુકસાન થાય, ગભરાઈશ નહી, જા કઈ ફરી ચાબા પી લે જા કઈ તો. પણ આટલું જરા ચેતવણી આપવી પડે કે સમજ પડે ને? તો હવે રસ્તે ચાલે, જીવતો જીવતો છે ને, જીવતો છે ને, અજ્ઞાની છે. ક્યારેક ના ચાલે, બે જવાબદારી ખરી ને? એટલે આપડે એમ ના કહેવાય કે વ્યવસ્થિત બધું પડી ગયું ભાઈ, ગભરાઈશ નઈ, તું દજો નથી ને, જ્યાં પ્યાલા ફૂટી ગયા ત્યારે વધારી, પણ તું હવે ધીરે ચાલજે, આટલું જરા એમ બોલવા શું વાંધો, કસાય ના કરાય આપણાથી, શું કહ્યું. પછી હવે એક રૂમ માં તમે બેઠા છો, આ જ્ઞાન મળ્યું જોયા કરતા હતા, શું થાય મન ના વિચારો એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો, શું છે મનમાં જે કોઈ વિચાર આવે છે એ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. હવે ત્રણ વાક્ય થઈ ગયા ને, ચોથું આપો એટલે હો બસ હો પાંચસો ફાઇલે છે, કેટલી ફાઇલે છે તેમાં મોટા મોટી પાંચ હાથ દર હોય છે, શું આ ફાઇલો નો સમભાવે નિકાલ કરવો એટલું જ તમારે આજ્ઞા લેવાની છે, શું લેવાની છે, ફાઇલો નો સમભાવે સમભાવે નિકાલ કરવો આટલું તમારી આજ્ઞા છે, શું છે. હજી જરા એક્સપ્લેન કરો શું કે છે, અને કઈ આડે રસ્તે ચડ્યો હોય અને સ્કૂલ કોલેજ માં બુમા બુમા આવતી હોય તો આપડે એની જોડે અત્યાર સુધી ડફડાવતા હતા, છેડકાવતા હતા, વખત બે ધોલાઈ આપી દેતા હતા, હવે એવું ના હોય, શું કહ્યું. હવે આપડી ફાઇલ થી ફાઇલ નંબર 4 ફાઇલ નો નિકાલ કરવાનો સંભાવે, શું કરવાનું, દાદા ની આજ્ઞા પાડવાની. એટલે મનમાં તમારે નક્કી કરવું કે આજ મોડો આવ્યો છે પણ સમજી જવાનું, સંભાવ નિકાલ કરવાનો છે એવું નક્કી તમારે કરવું ને, પછી તમારી અસર એના ઉપર પડશે, શું થશે. એટલે જ્યાં સુધી તમે છે તેમ કરો, આજે આવવા દો, આજે આમ કરી નાખું તેમ કરું, એની બધી ખરાબ અસર પડે ને, તમારા મનમાં વિચારે એટલી જ અસર અમારા પર પડ્યા કે રહે જ નહીં. એટલે આપણું વિજ્ઞાન એવું છે કે સંભાવે નિકાલ કરવો છે. એક જણ તો મદ્રાસ માં શું થયું હતું, એમને સ્મગલિંગ માં પકડાયા હતા, હાઈકોર્ટ નો કેસ ચાલતો હતો ત્યાં. એ અમારો હિસાબ છે, શું છે, મને ભેગો કોને કરી આપ્યો એને, શું એ હિસાબ, ભેગો થયો માટે કલ્યાણ થવું જોઈએ. એટલે ફાઇલ નંબર 2 ફાઇલ નંબર 1 2 બધી હતા, દુશ્મન ના લોકો મૈત્રી જ રાખ્યા છે ને, બધા જોડે મૈત્રી જ રાખે છે ને, આખા દુનિયા જોડે મૈત્રી સ્થિર જ રાખે. એટલે હવે એ જે સુલેમાન છે તો બીજા કોક ને ત્યાં નિકાલ કરવાનો હોય ને, બીજા કોક ને તો આવું થયું હોય તો ફરી આવશે, શું કહ્યું. પણ આ મનુષ્ય નો રિવેન્જ એ તો અવતાર પેલા કરે છે, છોડશે નહીં. કોઈ ભિખારી ને કે આપણાથી જે ખટકરો ના કરાય કે શું ના બોલાય આપણાથી, શું કહ્યું, એના આત્મા ને જ જોવો, આત્મા દેખાય છે ને, હવે ભિખારી નો આત્મા દેખાય છે ને, અને આત્મામાં જોવો બને તો આપણે 5 પૈસા કે 10 પૈસા આપવા આગળ કોઈ ખાવાનું કોઈ ચીજ આપતી, પૈસા નહીં આપવા, ખાવાની ચીજ આપવી બહુ સારી વસ્તુ છે, ખબર પડે ને, પણ એને એને દુઃખ કડક શબ્દ માં ના બોલાય આપણાથી, શું કહ્યું, એ તો રિવેન્જ વધે છે, શું અત્યારે એ તો દબી જશે પણ એના આત્મા એ તરફ નોંધ કરી લીધી, શું આત્મા થી નોંધ થાય છે ને, આ ગરીબો તો દબાઈ ગયેલા છે બિચારા, એ શું કરવાના હતા, તમે ખબર ને, આત્મા આત્મા થી રિવેન્જ બંધાય, શું થાય છે. એટલે સંભાવ નિકાલ કરવાનું તમને સમજે પડે ને, એ તમને તમારા અનુભવ માં આવી જશે, આપણે બધાને સમજાવ્યું છે બધું, તમને ડાક્ટર શું કે છે, શું ત્રિવેદી નામ કે, હવે 5મું વાક્ય તમને કઉ છું કે અત્યાર સુધી તો જયંત બેરા નામે બેંક માં ઘણ થાય ઘણું ફાઈ લઈ, તરસ જ નઈ, જે સાધારણ ટચ માં આવે તો પણ ફાઇલ સીધી ફાઇલ તો આખી ફાઇલ, પણ ફાઇલો જ છે બધી, આ એનો સંભાવ નિકાલ કરવાનો, FIL ફાઇલ કે શ્રમણ નથી, પણ આ નવી શોધખોળ મેં મૂકેલી ફાઇલ તરીકે, લોકોને ખબર પડે કે આ ફાઇલ શબ્દ આવેલો છે માટે કયા જમાના માં થયેલું છે આ જ્ઞાન. હવે અહીં આગળ આ પીપળા કશું નથી તો એને પાઇપ આમ ગાળી દે અને ગરમ કરેલું ઘી મારી આજ્ઞા એક જ રાતે તમને યાદ રહ્યા જ કરશે, કશું કાર્ય નો તમારે કશું વાત નહીં, સંભાવ નિકાલ કરો, આજ્ઞા માં રાખવું આપડે, દાદા ને કશું નહીં, દાદા ના જે આજ્ઞા છે ને એ આજ્ઞા આપણને પાડવાની છે, એટલે આપડે સંભાવ એ આજ્ઞા માં રહેવાનું, અને તે તમારે નથી રહેવાનું, તમે તો શુદ્ધાત્મા થયા, તમારે જયંતિબેન કહેવાનું કે દાદા ની આજ્ઞામાં રહો કહીએ, અને નહીં રહો તો હું તમને કહે દાદા આવશે ધબકો પવડાય કહે, એવું કેવું, શું કહ્યું. એટલે તમે જયંતિબેન ઉપરી આવે તમારે જયંતિબેન કહે કે કરવાનું, શું કરવાનું, એમ વાંધો છે પછી, હવે તમે કહેશો ને બરોબર. મારા તો રિષાબ ને લીધે ચોટેલો માં હશે. શું છે ખબર પડે ને, જયારે નાના વિકાળે ને ત્યારે ત્યાં આગળ બિસ્કીટ ખાય છે, લોકો આવતા હોય બિસ્કીટો ખાય છે, કોઈ ખબર પડે ને. અને રિયલ રિયલ જો સગાઈ હોય ને તો બાપ મરી ગયો, એની જોડે મરી જાય. હા તો છોકરો કહે છે અમે શું કરીએ બા, એ તો ગયડા થયા ને. અરે ગયડા ને થયું, નોના હતા મરી ગયા, પણ હાથપડ થઈ ગયું, અમે શું કરીએ, અમે શું કરીએ. બોલી ઉભા રહે હું કહ્યું, પછી ખાઈ ભીનમાં હતી. શું કહ્યું આપણી ફરજો ના ચુકાય, ઘરની બધી ફરજ ના ચુકાય. આપડે ચુકાય ચૂકતા હોય ને તો આપડે કહેવાનું દાદાની આજ્ઞા બરો ફરજ, અમારી આજ્ઞા ફરજ માં રાખેલી છે. કઈ છે? બિલકુલ ફરજ માં રાખેલી છે. હવે તમને મેં ખાવાનું કશું ના પાડી છો, કશું ખાજો. મત દહી વડા બહી વડા જે તમારે જે આવે ને ખાઈ બાબતે બધું ખાજો. અને બીજું વિચાર ના કરશો કે આ ખાવું છે, વિચારમાં બધ ના હોવું જોઈએ, વિચારમાં ના આવવું જોઈએ. વિચારમાં આવે ને તો કઈ જતારો, કઈ જે થાળીમાં વ્યવસ્થિત હશે તે અમારું, અને વ્યવસ્થિત નહીં હોય રોટલો શાક છે તો અમારું. હવે એટલે રાત નો જલ્દી જલ્દી લાય આપી દે બધા. જયંતિભી તુરખિયા પૂછે છે કે રાત્રિ ભોજન ત્યાગ, સપ્ત વ્યસન ત્યાગ, એ બધું પછી કેમ કહ્યું છે? એવું છે ને રમણીકભાઈ મોદી, જયંતિભાઈ રાત્રિ ભોજન ના કરતા હોય તો તમે કરશો એ નિયમ ને છોડશો નહીં. સમજ પડી ને? તમે રાત્રિ ભોજન કરો છો અત્યારે? હે તો તો તો એમાં બહુ ભાગ્યણ ના કરશો તો. અને આપણે જયંતિભાઈ ને કેવું કરું કે ભાઈ જો રાત્રિ ભોજન હિતકારી છે, જો અનુકૂળ આવે તો કરો તો સારું, એટલું આપણે કેવું. સમજ પડી ને? શું કેવું? અનુકૂળ આવે તો કરો તો સારું, બાકી અમારાથી તમને ડબડાવાય નહીં. કહીએ તમે પાડોશી થયા, અમારાથી ના ડબડાવાય. સમજ પડી ને? એટલે આપણે એવું કહેવાય માનું વાંધો નહીં. સમજ પડી ને? હા અમે અમે કાયા અમે ચોરિયર બવેર કરવાના કાયા નો, પણ આવું મોડું એવું થઈ જાય ને એટલે કલાક તિરાડ ના કહીએ. શું કહ્યું? પણ અમારે વ્રત ના હોય, અમને વ્રત ના હોય. સમજ ને? અમને તો ત્યાગા ત્યાગ ના હોય અમારે. અમારે તો એ ત્યાગ કરનારો અહંકાર જોઈએ. શું થયે તને? સમજ ને? હવે જે કરતા હોય તે કરજો, ના કરતા હોય નહીં. વ્યવસ્થિત જે કરાવડાવે એ કરો, એમાં તમારે હવે કરતા પદ રહેવું નહીં. સમજ પડે ને? બાકી કોઈ પૂછે કે કંદમૂળ ત્યાગ, કંદમૂળ સારા કે ખોટો હતા, કે ભાઈ ભગવાને કહ્યું છે વાત સાચી છે, કંદમૂળ આહાર યોગ્ય નથી કહે, એમ કેવું? કારણ કે તમે કેમ કરો છો? કે ભાઈ આ જયંતિભાઈ ના દોષ જ છે એવું અમને દેખાય છે, કઈ શું એવું જાહેર કરવું જોઈએ. અમે જ્યાં સુધી સિગરેટ પીતા ત્યાં સુધી બધા કહેતા હતા કે દાદા સિગરેટ તમે પીઓ, નબળી છે દાદાની, ખુલ્લી દેખાય છે. એ જયારે અમારી ગઈ, એ નબળી ગઈ, ત્યારે અમે સર્વ રીતે અમારામાં કોઈ બંધન નથી, આવે કોઈ બંધન નથી. આજે કે હું દવાખાનું બંધ કરીને આવ્યો, તે દવાખાના પેશન્ટ તો કે છે કે આવીને ગયા પાછા, તેને મનમાં દુઃખ થયું તો વેર બંધાયું કે નહીં? ના, એ વેર ના બંધાયું. એ વેર ના બંધાયું. તમારી ભાવના એવી નથી ને, તમારી ભાવના એવી નથી ને, સમજો ને? તમારી ભાવના શું હતી કે મારે આ લોકો દવા કરવી જ છે, પણ મારે આવો સંજોગ બાજો, સમજો ને? તે આપણે હવે શું છે, હવે તમને પ્રતિક્રમણ શીખવા. 12/1/1979 પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન વડોદરા પધાર્યા. રાજ્ય રમતા જ રહેશે. તારો જોર જ શું આપશે ત્યાંથી અમે જવું ત્યાં ભાગી શકે કોઈ નવો માસ મળ્યો હોય ને આપણું મનમાં ત્યાં ના કરતો એટલે રાતે તમે સાચા છો તો બધી બધા તમને આવી ગયો તમે મારું સાચા તો જવું નથી મળી જેવું પૂરું છે. પણ